ફર્યા કરે, ભટેક ભટેક કર્યા કરે. કર્મ કરવાની એમની પાસે શરીર નથી ને, એટલે તારા શરીર માં બેસીને કરે. શું કહ્યું? શરીર માં, બીજાના શરીર માં બેસીને કરે. હા, એમને ભૂખે બહુ લાગે, ભૂખ લાગે ત્યારે કેવું પોતે શરીર ને બેસી ને ખાય. બરાબર. એટલે બીજાના શરીર માં બેસીને પછી ખાય. એટલે આપડા લોકો ઘણા કોઈ જગ્યાએ એવું હોય છે કે કોઈ ભાઈને કઈ હોય તો ભાઈ આટલું બધું થઈ જાય છે, રોજ આટલું ખાતી રહે, ત્યારે આટલું બધું થઈ જાય એટલે આપડે જાણીએ કે આ બીજું કોઈ થાય છે, અમલ બીજાનો છે. એ પણ બીજું કોઈ ખાતું હોય તેનું શરીર તો અમુક જ પચાવી શકે ને. હે, બીજું કોઈ ખાતું હોય તો પણ એનું શરીર તો અમુક જ પચાવી શકે ને. ના, ચાર રોટલી ખાતો હોય માણસ ને, આજે 15 રોટલી ખાય પચાય ને, બધું ખલાસ થઈ જાય. તો પેરે ખાઈ જાય ને, શરીર પેરા રહે જ નહીં ને. પણ આત્મા તો જે પ્રયત હોય તો કઈ ખાય જ નહીં ને. એવું છે. પછી શુદ્ધાત્મા શું? હે, દેહ બારી મૂકે પછી તો નીકળ્યો શુદ્ધાત્મા જ રહે ને. કારણ દેહ હોય તો પછી એ શુદ્ધાત્મા ના કહેવાય? ના કહેવાય. શુદ્ધાત્મા તો એની જોડે બીજું કઈ લતરું ના હોય. ત્યારે શુદ્ધાત્મા જો એટલો હોય ને, એટલો પડે ને, ત્યારે તો મોકલે જતો રહે. કારણ કે આ વજન છે એનું છે, સીધી ગતિ માં કોણ નથી જવા દેવું, ત્યારે આ પૂગલ નું વજન નહીં જવા દેતું. જેમ આપણે એક ટુંગળું હોય તેને જમીન પર દબાવી રહી, પાણી પર દબાવી રાખી નીચે, તો પછી છોડી દે તો ઉપર જતો. એવી રીતે અહીંયા આત્મા જો કદી પૂગલ ના હોય, શુદ્ધાત્મા થઈ જાય ઉપર જતો. કર્મના ભારને લઈને, દેહના ભારને લઈને થઈ જાય. અને આથી ભાર વધે, કર્મ વધે, ખરાબ ખરાબ કર્મનું ખરાબ કર્મો વધે, તેનો પરમાણુ સોલિડ વજનદાર બહુ હોય છે, એટલે ગતિ નીચી જાય. હલકા પરમાણુ વધે તો ઊંચી ગતિ ની જાય. તને પ્રયત્ન ભૂત ની અંદર ભાઈ, ભૂત એ દેવ લોક છે. સમજે ભાઈ? ભૂત છે, જંડ કે છે, પિશાચ. દેવલોક કહેવાય. નીચી કોટી ના દેવલોક, નીચી કોટી ના, હલકી કોટી ના, જેને જેને કઠોર તપ ને અજ્ઞાન તપ કર્યો હોય ત્યારે. કઠોર તપ કર્યા, અજ્ઞાન તપ કર્યા, એ લોકો આપડે આચાર્ય મહારાજ બધા કરી રહ્યા છે ને, બધા અજ્ઞાન તપ કર્યા. એ લોકો આવા ભૂત થશે, એ લોકો આવા ભૂત થશે. ના, ભૂત એકલા નહીં, ભુવનવાસી એ જાતે એને ભૂત ના થાય. પછી બીજી ભુવનવાસી છે. હા, ભુવનવાસી એટલે આપડે ઘર માડીને રે અને કોઈને હેરાન ના કરે એવા દેવ લોકો છે. ભૂત પ્રેત તો વેરઝેર વાળા બહુ થવા, વેરઝેર વાળા હોય, જબરદસ્ત વેર હોય, જબરદસ્ત રાગ હોય, રાગ વેર પણ દેવ લોકો છે. ચુડેલ શબ્દ આવે, ચુડેલ બુડેલ બધું એમાં બધું એમાં બધું આવે. ગુજરાત નામ આપ્યા છે જુદી જુદી જાતનું. શું કહ્યું નામ? શું કહ્યું? મુકેશ. મુકેશ, તને ગમ્યું નહીં? હા, અત્યારે નહીં આનંદ થાય છે. જ્ઞાની તો પૂછવું પડે આપડે, કોઈ શાસ્ત્ર નું જ્ઞાની બધા બહુ હોય, શાસ્ત્ર જાણે બધા લખેલા છે, બધા મળે બોલે બધું જાણે, પણ એમને પુસ્તક વાંચવા પડે. શું કરવું પડે? પુસ્તકો વાંચવા પડે અને માળાઓ ફેરવી પડે, લાકડાની લાકડાની માળા કોઈ ફેરવતો છે? લાકડાની માળા, લાકડાની માળા એટલે આપડે માળા કરીએ છીએ ને, પેલા રુદ્રાક્ષ ની માળા આવે ને, રુદ્રાક્ષ ની માળા આવે ને, એટલે લાકડા નઈ જ ને. હા બરાબર, મેટ્રિક બધી માળા ફેરવવાની, પછી આગળ આ માળા વાળા ના હોય, પછી આગળ મન ની માળા ફેરવવાની. મન ની માળા ફેરવી પછી બુદ્ધિ જોયેલી. આ બુદ્ધિ તો આપણે કોઈને, આપણે કોઈના પર આરોપ કરીએ, કોઈના ઉપર આરોપ કરીએ, બુદ્ધિ ના કહેવાય. તો બુદ્ધિ અને મન નું કાર્ય શું? બુદ્ધિ અને મન નું કાર્ય શું? અને અહંકાર નો વધારે કારણ મન નું કરું, બધા આખા અંતસ્તર નું કારણ. તારા માં અહંકાર ખરો નહી, એ શું રાખી દેલો છે? વેચી દે ને, અત્યારે બજાર સારા છે અત્યારે, વેચી નહી દેતો. તમે વેચી દીધો ને દાદા? એ કઈ બધું વિચારી દીધો દાદા. ચાલો સારું છે, બહુ સારું છે. એટલો જલ્દી નથી વેચાઈ જતો, અહંકાર એટલો જલ્દી નથી વેચી જતો. કેમ નથી વેચી જતો? એના માટે તપસ્યા કરવી પડે બરાબર. એના માટે બરાબર તપસ્યા કરવી પડે. કોનું તપ કરવું પડે? અહંકાર પર કાબુ મેળવવા માટે. અહંકાર ઉપર કાબુ મેળવવા માટે પોતે ભૂખ લાગી સહન થતી નથી, ક્રોધ આવ્યો તો પોતાથી જ થઈ જાય છે, તો એની ઓરી પર અહંકાર ઉપર શું કાબુ મેળવવાનો? હા તો બરાબર છે, એટલે કાબુ નથી મેળવતો ને જલ્દી, નથી જ મેળવતો કાબુ અહંકાર પર. પણ તું અહંકાર ના ઉપરી, તું પોતે જ અહંકાર સ્વરૂપ છું, તારું સ્વરૂપ જ અહંકાર છે. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી અહંકાર સ્વરૂપ છે, અને જ્ઞાન થાય પછી આત્મ સ્વરૂપ પોતાનું થાય. અજ્ઞાન બધાનું કારણ અજ્ઞાન છે, અને અજ્ઞાન છે એનું પાછું આ સાયન્સ નું વિજ્ઞાન નું નહીં, આત્માનું જ અજ્ઞાન. આત્માનું બીજું બધું અજ્ઞાન છે તો ચાલશે ને? મને આત્માનું અજ્ઞાન કયું છે, બીજું બધું મને સમજણ પડે ના પડે તો તારે આઈને શીખવાડી જાય. પણ આત્માનું જ્ઞાન જાણનાર નથી, વર્લ્ડમાં નથી અત્યારે. મારી પાસે સરસ વિષય બહુ સરસ આવી ગયો ને મારી પાસે, અને તારે જ આર્કિટેક્ટ નો વિષય છે. આત્મા જાણ્યા પછી ઇગોઇઝમ જતો રહે, જ્યાં ઇગોઇઝમ છે ત્યાં આત્મા નથી, આત્મા છે ત્યાં ઇગોઇઝમ નથી. તારે ઇગોઇઝમ કાઢવું છે, ધીરે ધીરે હું પ્રયત્ન કરવાનો છું. મૂડી કેટલી ના જાણું છું અત્યારે, તો એમ કહી શકું કે આપણી પાસે મૂડી જેવું કઈ છે જ નહીં. મૂડી જેવું કઈ છે જ, મૂડી જેવું કઈ નથી અત્યારે મારી પાસે, કોઈ મૂડી જેવું છે જ નહીં. એમ કે ત્યારે શું છે તારી પાસે? આ મનુષ્ય નામની મૂડી, મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ બધી મૂડી જ છે કેવાય. પણ મૂડી ના બી સારી મૂડી ના કેવાય ને, અહંકાર છે, ક્રોધ છે, સારી સારી બાજુ તો નથી જ ને? અહંકાર છે, ક્રોધ છે, એટલે સારી બાજુ તો નથી જ ને? સારી બાજુ નથી એ મૂડી કહેવાય છે. અત્યારે તો તું શું નામ કહેતો હતો? મુકેશ. મુકેશ એવું જાણો છો ને? હા હા, હું મુકેશ છું એ જ અહંકાર. હું મુકેશ છું એનું નામ આવે. દરેક લાઈન માં ડાક્ટર તો હોય, ગુજરાતી શું એમ કે ચિકિત્સક, ચિકિત્સક અથવા તબીબ છે કે ના? દરેક લાઈન માં ડોક્ટર હોય. ડોક્ટર સાથે નથી આવડતું એ માણસ ને મારો જવાબ પૂછે તે, કારણ કે 60% પાસ થઈ રહ્યા નથી, 40% ના પાસ થઈ રહ્યા, 60% નાપાસ થઈ રહ્યા છે. બરોબર, નાપાસ ના તો 7% થાય, 7% વધારે ના થાય. બરોબર, તો 7% ગફલત ના 7% કાઢી નાખવા પડે. હા, ગફલત ના બાકી 40% નાપાસ થયેલા ૭% આપડે કાઢી રાખવા પડે, ગફલત ના કાઢી રાખવા. ગફલત થાય માણસ માણસ છે ને થોડી થાય. આટલું દવાખાનું ખોલ્યું છે, અહંકાર હોય છે એ સાબિત થઈ ગયો. મનુષ્ય નો અહંકાર ગહાતો ભયપૂર્ણ ગહી જાય, ખલાસ થઈ જાય. અને જવાની માં આ ધર્મતા ની હાથે અહંકાર બહુ ભારે હોય. જ્યાં સુધી પ્રકૃતિ જોઈ નથી ત્યાં સુધી અમને મળ્યું છે. આપડે બોલાવી દે ના, એ નવરા નથી. આપડે સહી કરી આવ્યા છે, બધા આવે છે ખરાબ પદ્ધતિ પેલું કરે ને કેટલા ચારે ફોન આવ્યો, કઈક જોયું ક્યાં ચાર નો રાગ રાખ્યો ને, તો એ રાગે થયો ને સંબંધ સારા રાખ્યા, એ રાગ થયો એટલે એને ફોન કર્યો ને મને વ્યવહાર માં. આપડે સંબંધ સારા રાખ્યા પેલા ને તો ઘણી કરી છે આ ભોમે, ઘણી કરી છે આ ભોમે, ઘણી સહી કરી છે. કેમ ક્યારે આવો આવશે? આ તો દિવસ આજ ઓછો થયો દાદા, આજનો એક દિવસ ઓછો થયો, રોજ ઓછો થયા વધતો નહી. રોજ સાહેબ થઈને પછી ફરી સાહેબ કર્યું હોય તારે થયું છે એ કામ કરે છે. સત્સંગમાં પછી પોતાનું ગમતું થઈ ગયું. સહી કરતી વખતે વિચારવાનું કે સહી આપણે ખામા કરી દાદા હજી બી થાય છે તો હજી પણ સાઈન તો થાય જાય છે તો શું કહો દાદા હજી બી વ્યવહાર માં રહ્યા રિલેટિવ માં તો સાઈન તો થયા કરે છે હા હજી પણ જ્ઞાન લીધા પછી આપણે જે સંસારમાં રિલેટિવ રહ્યા છે તો દાદા સાઈન તો થયા જ કરે છે માનો ખરા તમારે મન માં આમ થઈ ગયું કેવા પ્રકાર નું દેવું કેવાય એનું કેવું ચૂકવવું પડે આપડે ખાવાનું હોય ભૂખ્યા રહીએ એના જેવું લાભ મળે એવો હોય નજીક કે મજા નથી અવકાશ ના આપે તો એ દેવું કહેવાય દેવું દેવું દેવું કેવી રીતે કહેવાય દેવું બહુ મોટું દેવું કહેવાય કેવી રીતે લોક કમાણી કરે ને આપણે કમાણી ના કરીએ એવી રીતે દેવું થાય ને સંસારની કમાણી તો ખોટ જ વાત છે આ કમાણી કમાઈ ન કરીએ એટલે હું થઈ કમાઈ ના કરીએ ઓછું દેવું કમાઈ ન કરીએ એટલે હું થઈ ઓછું દેવું છે ઓછું દેવું જબરજસ્ત પછી કમાણી કમાણી ના કરીએ એટલે 5 કલાક 10 મિનિટ આવીને લાગુ થાય ને નહીં તો પછી 8:30 આવી લાગુ કરવું લાગે છે પોતાના દોષ દેખાય પોતાનો દોષ હોય તો હમણાં દોષ હોય દેવાનો હિસાબ છે. કરમ તો બંધાતા જ જાય ને, દોષિત નથી પણ કરમ તો બંધાતા જ જાય ને, છતાં દોષિત નથી પણ એને કરમ તો બંધાય ને. બધા જે રિલેટિવ દોષ દેખાય એટલે બંધાય ને, દોષ દેખાય એટલે કરમ બંધાય. સામાન દોષ દેખાય, સામાન દોષ દેખાય એટલે બંધાય. પોતાનો દોષ દેખાય તો આપણને કોઈ દોષ ના દેખાય, આપણને પોતાનો દોષ દેખાય તો આપણને દોષ દેખાય તો નીકળી જાય, નીકળી જાય. બીજા દોષ દેખાવાનું પોતાના દોષ જોવા માટેનો જ મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગ પોતાના દોષ જોવા માટે, અને સંસાર માર્ગ પારકાના દોષ જોવા માટે. પારકાના દોષ જોવે તેમ તેમ દાદા સહજ રીતે આવવું જોઈએ કે સામુ માણસ નિર્દોષ છે સહજ રીતે નથી આવતું. દાદા એ કહ્યું છે, યાદ આવીને કહેવાય છે, પણ સહજ રીતે કઈ નથી થતું. એમ કે કે સહજ રીતે સામુ નિર્દોષ નથી દેખાતો, પણ દાદા એ કહ્યું છે એ રીતે યાદ આવે ને પછી નિર્દોષ. એટલે પ્રયત્ન કરવો પડે છે, સહજ રીતે દાદા કઈ નથી. પ્રયત્ન કરતા કરતા કરતા ગજા પ્રમાણે પછી હાથ હજાર હોય કેવાય. બે કરોડ બે લાખ જોઈએ. જ્ઞાની હોય કોઈ જાત જાત ના જ્ઞાની હોય, જ્ઞાની તો જયારે પુસ્તક વાંચવું ના પડતું હોય, માળા ફેરવી ના પડતી હોય, માળા ફેરવતો હોય તો કોર્સમાં ભણતો હોય, ભણી રહ્યા પછી માળા હોય, ભણી રહ્યા પછી માળા ના હોય ને. પુસ્તકો વાંચતો હોય તે મેટ્રિકમાં ભણતો હોય, જોયું ને, જ્યાં પુસ્તક ન હોય માળા ના હોય જે કશું જ કહ્યું. વાણી બની હોય તો જઈ ને ઉઠી જતા રહે, જૈની વાણી બધે વેદાંતિ ઉછું જતા હોય, મુસ્લિમ ઉછું જતા હોય, બધાને સરખી આવી જ્ઞાની બધાને, કોઈને ના માફક આવે, બધાને માફક આવે. એ સરસ્વતી કહેવાય, પ્રત્યક્ષ સરસ્વતી, વાણીને પ્રત્યક્ષ સરસ્વતી કહેવાય. વર્લ્ડમાં એક જ હોય તો ફેરવો, એ તો ફેરવો, હજારો હજાર વર્ષે ના હોય સ્વતંત્ર થયા નથી. ગાંધીજી સ્વતંત્ર કર્યા, દેશ માં કર્યા, પેલી વાર માં આઝાદી નથી મળી. નહીં વાતચીત પૂછો, ખરેખર ઈચ્છા બી છો તમે? થોડી હું ભાઈ છે, સુખ નું ઉપચાર જ કરે છે, સુખ ને ઉપચાર જ કરે છે. સુખ માં મજા આવે છે, સુખ માં મજા નથી આવતી, એવું કઈ નથી, એવું કઈ નથી. દુઃખમાં દુઃખ થાય છે, રાજા હોય લાઈવ હોય એટલે શાંત ના થાય ને. દુઃખ માં દુઃખ લાગે, અને સુખ માં લગન હોય તારા મસ્તી ઉઠે, લગન વગન હોય ને મસ્તી ઉઠે. અને આ સુખ દુઃખ એ સુખ દુઃખ છે, આ કલ્પિત છે. શું છે? કલ્પિત સુખ અને કલ્પિત દુઃખ, તમે જેમાં માનો તેમાં સુખ લાગે, ના માનો તેમાં તમને દુઃખ લાગે, બીજા સુખ લાગે. જેમાં બાહુબેન સુખ લાગતું હોય તેમાં તમને સુખ ના લાગશે. તમને સુખ લાગતું હોય બાહુબેન ના લાગતું હોય. સુખ કોનું નામ કહેવાય? બધા એટા ટાઈમ બાબા આ પાડે છે. લક્ષ્મી લક્ષ્મી બધા ઘણા માણસો લક્ષ્મી પાછળ આખું જગત પાછળ પડે. પણ આ સંત કેટલાક સંતો એવા હોય છે લક્ષ્મી નડે હા. મને અમને જ્ઞાની પુરુષે પૂછે કે ભાઈ તમારે લક્ષ્મી સાહેબ ના કરોડો રૂપિયા આપો તો અમારે કામને નહીં. એટલે લક્ષ્મી જ્ઞાની તો કોઈ ચીજના ભિખારી ના હોય, લક્ષ્મીના ના હોય, વિષયના ના હોય, માનના ના હોય, કીર્તિના ના હોય. આ સાધુ સંન્યાસી કીર્તિના ભૂખ્યા, માનના ભૂખ્યા હોય, લક્ષ્મી ના હોય તારા કીર્તિના ભૂખ્યા હોય. પણ અમારે કોઈ ભૂખ જ ના હોય. ખરું સુખ તો પરમાનન્ટ હોય. કેવું હોય? જે આવ્યા પછી દુઃખ જ આવે નહીં એનું નામ સુખ કહેવાય. એને સનાતન સુખ કહે છે ગુજરાતી. શું કહે છે? તમારે સનાતન છે કે પેલું આ ટેમ્પરરી છે? ટેમ્પરરી ના ચાલે? ના ચાલે કે તમારા ગામમાં થયેલા પાંચ પછી જણા આવું બધું જ્ઞાન પ્રાપ્ત કરે એવા બે વર્ષથી કે કે ઘરે છે. બેંકમાં જે મૂક્યા છે બધું પૂરણ ગલન છે. શું છે? પૂરણ જે પૂરણ કરી છે ગરમ થયા કરે છે. પણ ત્યારે વિચાર કરજે તમે પાંચ પછી જણ છે ના જોયા નહીં દાદા દર્શન ભગવાન શુક્લ ધ્યાન છે. ધ્યાન બે રીતે થઈ ગયું. પોતાના પરિણામ બગડતા નથી. કોઈને બગડતો ને? કોઈ દત્ત છોકરા એવું કરતા નહીં બગડે. કોઈ મહાત્મા સંતોષ ને પૂજા પૂજ કરે તો નહીં બગડે ને? કારણ જોડે જોડે તબિયત દ્રષ્ટિ છે ને? બે દ્રષ્ટિ છે. બે દ્રષ્ટિ તો હંમેશા જ્ઞાન આપ્યા પછી બે દ્રષ્ટિ રહેવી જોઈએ. બે જ્ઞાન રહેવું જોઈએ. બધું જ બે રહેવું જોઈએ. બે થયું એટલે બે રહેવું જોઈએ. બધું દ્રષ્ટિ એ બે રહેવી જોઈએ. બે બધું જ બે રહેવું જોઈએ. અને બેનો ઉપયોગ જ રહેવો જોઈએ. બેનો ઉપયોગ જ રહેવો જોઈએ. ઉપયોગ ના રહ્યો જય સચિદાન. પેલી દ્રષ્ટિ નો ઉપયોગ ના રહ્યો સ્વાભાવિક ઉપયોગ છે. આ ઉપયોગ કરવો પડે. જય સચિદાન. બધા મહાત્મા હસતા હસતા આવે છે અને કોઈના પરિણામ મારા ઉપર બગડી ગયા હોય અને એ આવતો હોય નીકળી આપણને આમ દેખાય ખરો. એ પણ એ વખતે આપણને પરિણામ માલુમ પડે. પણ જોડે જોડે તેની દ્રષ્ટિ બીજી કઈ કઈ કામ કરે પછી શું કરે? દ્રષ્ટિ કામ કરે. સંસારમાં પેલા પરિણામ બગડી રહ્યા હોય છે એટલે અમારા પાસે બગડી જાય. બીજી દ્રષ્ટિ નહીં પેલાના પરિણામ બગડેલા બીજાને બગડી ગયા. બોલાચાલુ થઈ જાય છે દાદા. બે દ્રષ્ટિ સાથે રહે. બીજી રાતે પછી ક્યાં સુધી ખાવાનું નાસ્તો સારો નહીં આપ્યો એટલું બધું મીઠો માને સમજી જાય.